વાર્તાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આજે 17મો દિવસ છે, 2021 વર્ષ પ્રારંભ છે, ત્યારે કથા ભાગીરથીમાં અવગાહન કરતાં પહેલાં ઠાકોરજી અને પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીને આહુત કરી સ્વામી આવી અને વક્તાશ્રી અને પોથીશ્રીનું પૂજન કરશે. આપણે પણ હૃદયના ભાવથી પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિરાજો શુભ શાંત આ હૃદયમાં કલ્યાણકારી હરિ છો જી અક્ષર ધામ નાયધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો તે દુઃખ જાયે પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ કૃપાળુ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ હરિવરના રંગથી રંગાયેલું જેમનું જીવન હતું, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણી જીવનનૈયાના નાવિક સમા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદાય પ્રભુ સ્મરણમાં રહે તેવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી સર્વે મંચસ્થ વિરાજિત બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર એવા કલ્યાણજી બાપા કામલિયા, એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ, કે જે ખૂબ એકાંતિક ભક્તરાજ છે, ગુરુકુલ પરિવાર સાથે આત્મીયતાથી જોડાયેલા છે, એમના દીકરાઓ મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, એ યજમાન પરિવાર ભક્તજનો, ઉપરાંત મહારાજને લાડીલા ઓનલાઈન કથાના માધ્યમથી પ્રત્યક્ષ રૂપે અત્યારે શ્રવણ કરી રહેલા તમામ ભક્તો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્ર રૂપ ગુરુકુલની આ ભૂમિમાં મહારાજના દિવ્ય સાનિધ્યમાં, પવિત્ર પરમહંસોની પાવન ઉપસ્થિતિમાં, મહારાજને અતિશય પ્રિય એવા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, એની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે બધા જ દેવતાઓ સમુદ્ર મંથન કરી, અમૃતનું પાન કરી, દાનવો ઉપર વિજય મેળવી, માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ એમના લગ્ન થયા અને બધા દેવતાઓ સ્તુતિ કરે છે. આપણને થોડોક પ્રશ્ન થાય કે ગઈકાલે જે સ્તુતિઓનું વર્ણન આવ્યું, બ્રહ્માજીએ સ્તુતિ કરી, શિવજીએ સ્તુતિ કરી, પ્રજાપતિઓએ સ્તુતિ કરી, ધર્મદેવે સ્તુતિ કરી, તો આ બધી જે સ્તુતિનું આપણે શ્રવણ કર્યું, આપણને એમ થાય કે આપણને સ્તુતિ દ્વારા ઉપદેશ મળે છે, ભગવાનના મહિમાનું ગાન થાય છે, કે દેવતાઓ આર્તનાદથી ભગવાનને પ્રાર્થના કરે છે, શું છે? કારણ કે સ્તુતિનું આપણે શ્રવણ કર્યું, એમાંથી આપણને ઉપદેશ વધારે મળતો હોય એવું લાગે, તો સમાધાન શું? સમાધાન એ છે કે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે, વખાણ કરે છે, અને મહિમા કોનો વધે છે? ભગવાનનો મહિમા વધે છે. અને પોતાનું આત્યંતિક શ્રેય ઈચ્છતો એવો મુમુક્ષુ, એ સ્તુતિઓ આ બધી એવી છે કે બધી સ્તુતિમાંથી જે મુમુક્ષુ છે એને ઉપદેશ પણ મળી રહે છે. એટલે એક સાથે ત્રણ વસ્તુ થાય છે, દેવતાઓને સ્તુતિ કરવી છે, સ્તુતિ થાય છે, ભગવાનનો મહિમા વધે છે, અને એક મુમુક્ષુ એને માટે ઉપદેશ પણ પૂરતો મળી રહે છે. આજે જે સ્તુતિ કરવાના છે ઋષિઓ, સાત ઋષિઓ કહેવાય છે, દરેક મન્વંતરની અંદર અલગ અલગ ઋષિઓ છે. આ મન્વંતરમાં મરીચી, અંગીરા, અત્રી, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ, આ સાત ઋષિઓ છે. એ બધા ઋષિઓ શા માટે એમને ઋષિ કહેવાય છે? ઋષ એટલે થાય જાણવું. ઘણી બધી વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ, પરંતુ જે વસ્તુ ઇન્દ્રિયને ગોચર નથી એને આપણે નથી જાણી શકતા. ઇન્દ્રિયોને અગોચર એવી જે કંઈક સૂક્ષ્મ વસ્તુઓ છે એને જે જાણી શકે છે એને ઋષિ કહેવાય, ક્રાંતદર્શી. ખૂબ જ લાંબા સમયનું એ જોઈ શકે છે, માટે એમને ઋષિ કહેવાય છે. આ બધા ઋષિઓ મળી હવે ભગવાનની સ્તુતિ કરે છે. ભક્ત્યાહીનઃ ત્વદ્વિમુખઃ વયુનાર્થી શ્રામ્યન્ ભૂયઃ અપિ અસ્ય ન સિદ્ધિમ સમુપેતિ. હે પ્રભુ, ત્વદ્ભક્ત્યાહીનઃ, તમારી ભક્તિથી રહિત આ લોકની અંદર જે મનુષ્ય છે, વળી વિમુખ, જે વિમુખ છે એ વયુનાર્થી, વયુન એટલે થાય જ્ઞાન, પણ અહીંયા સંદર્ભ છે આત્મજ્ઞાનનો. એટલે આત્મજ્ઞાનની ઈચ્છાવાળો પુરુષ, પોતાના આત્માને દેખવાની ઈચ્છાવાળો એવો જે પુરુષ કે જે ભગવાનની ભક્તિથી રહિત છે, તમારાથી વિમુખ છે, એ શ્રામ્યન ગમે એટલો પરિશ્રમ કરે તો પણ, ભૂયઃ વારંવાર પરિશ્રમ કરે તો પણ અસ્ય સિદ્ધિમ ન સમુપેતી. એટલે કે આત્મદર્શન એને થતું નથી. સમુપેતી શબ્દ વાપર્યો એટલે કે જેવું થવું જોઈએ એવું નથી થતું, થોડું ઘણું થાય છે. મહારાજે પણ આ વાત કરી છે વચનામૃતમાં કે ભગવાનની ભક્તિથી જે રહિત છે એને ક્યારેય પણ આત્મ સાક્ષાત્કાર નથી થતો. તરહી આસક્તઃ કર્મણી કામ્યે કુતઃ અસો સૌખ્યમ યાયાત અક્ષયમ આનંદ મહાબ્ધે. હે આનંદના સ્વરૂપ, હે આનંદના સાગર એવા ભગવાન, તો જે કામ્ય કર્મમાં આસક્ત છે, સંસારની લેતી દેતી વ્યવહારમાં, અહીંયા યજ્ઞ યાગાદિક કહ્યું છે, અત્યારે તો યજ્ઞ યાગાદિક ઓછા થાય છે, બીજા જે પણ કાંઈ કામ્ય કર્મો સંસારની અંદર લોકો જે કરે છે, એ કામ્ય કર્મની અંદર આસક્ત એવા પુરુષો કુતઃ, કઈ રીતે એ આ અક્ષય અવિનાશી એવા આત્મજ્ઞાનથી થતા એવા સુખને પ્રાપ્ત કરશે? કારણ કે જે લોકો કેવળ આત્મજ્ઞાનની જ ઈચ્છા રાખે છે, એને આ લોકના બીજા કોઈ પદાર્થની આસક્તિ નથી, એને બીજી કોઈ વાસના પણ નથી, એને માત્ર આત્મદર્શન કરવું છે, એવા પુરુષો પણ જો ભગવાનની ભક્તિથી રહિત છે તો આત્મજ્ઞાનને નથી પામતા. તો જે લોકો સંસારના વ્યવહારમાં ડૂબેલા છે એ લોકોને તો એ અખંડ શાશ્વત એવું દિવ્ય સુખ એ ક્યાંથી પ્રાપ્ત થાય? મહારાજે વચનામૃતમાં કહ્યું છે, વચનામૃત છે અંત્યનું 36મું. મહારાજ કહે કે આકાશને ગમે એટલા વર્ષ કોઈ જીભે કરીને ચાટે તો સ્વાદ ન આવે. પછી મહારાજે કહ્યું કે એવી જ રીતે ભગવાનની મૂર્તિની ઉપાસના અને ધ્યાન એના વગર આત્મા કે બ્રહ્મ એને દેખવો એ અશક્ય વાત છે, દેખાય જ નહીં. મહારાજે પછી આગળ કહ્યું કે ભલે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ એ મત પ્રમાણે આત્મદર્શન થાય છે, પણ મહારાજ કહે કે અત્યાર સુધી અમે કોઈને દીઠો પણ નથી, અમારા અનુભવમાં પણ એ વાત આવી નથી. એટલે કે એ વાત એમાં ભલે કહ્યું પણ એ વાત ખોટી છે. અર્થ એવો થયો કે કોઈ પણ મનુષ્ય જીવનભર સોહમ સોહમ અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું આત્મા છું એમ જીવનભર કરે, એનો અંતકાળ આવી જાય તો પણ ધ્યાન અને ઉપાસના વિના આત્માનો સાક્ષાત્કાર થતો નથી. માટે મહારાજ કહે કે જેને આત્મદર્શન કરવું છે એને ભગવાનનું ધ્યાન કરવું, ઉપાસના કરવી. આપણે જો આપણા જીવાત્માને જોવાની ઈચ્છા રાખીએ છીએ તો ભગવાન વિના આપણે આપણા આત્માને પણ નથી જોઈ શકતા. એટલે કે આત્માના ધ્યાનથી ક્યારેય પણ આત્મા દેખાતો નથી, પરમાત્માના ધ્યાનથી જ આત્મા અને પરમાત્મા દેખાય છે, આ આપણો સિદ્ધાંત છે. તો હવે પ્રશ્ન થાય કે આજે જગતની અંદર પણ એવા ઘણાય આત્મદર્શનવાળા પુરુષો છે, સિદ્ધ દશાને પામેલા છે, જેમના તમામ ઇન્દ્રિયો અંતઃકરણ પોતાના કંટ્રોલમાં છે, તો એ આત્મસાક્ષાત્કારી પુરુષો અમુક વખત એવું હોય કે મારા મૂર્તિ પૂજામાં નથી માનતા, ભગવાનની ઉપાસના ન કરતા હોય, તો એ બધાને પણ આત્મદર્શન થાય છે. તો એવું કઈ રીતે કહી શકીએ કે ધ્યાન અને ઉપાસના વિના આત્મદર્શન શક્ય નથી. અને સંપ્રદાય બહારના જે હોય એ બધાને તો શું લાગે, એ બધાને તો એમ જ લાગે કે મહારાજે જે વાત કરી છે એ ખોટી છે. કારણ કે એ બધાને આત્મદર્શન તો થયું જ છે. તો સમજવું શું, તો વાત મહારાજે જે કરી એ ખોટી નથી, પરમ સત્ય છે, એ વાતને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પ્રશ્ન એ જ છે કે આત્મદર્શન કરવાની ઈચ્છા હોય એને ધ્યાન અને ઉપાસના વિના આત્મદર્શન થતું નથી. પણ જેને આત્મદર્શન થયું છે એને કેમ થયું, તો લોયાના 15મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, કોઈ છે પોતાના જીવને બપોરિયા જેવો દેખે છે, કોઈ તારા જેવો દેખે છે, અને કોઈ દીવાની જ્યોત જેવો દેખે છે, એનું શું સમજવું? ત્યારે મહારાજે કહ્યું કે જેને અક્ષી વિદ્યા દ્વારા લક્ષ્ય થયો હોય એને પોતાના જીવાત્માનું દર્શન આંખમાં થાય છે. ઉપનિષદોની અંદર કુલ 32 પ્રકારની વિદ્યા છે, જેને બ્રહ્મ વિદ્યા કહે છે. અને એમાં પણ પહેલી જો કોઈ વિદ્યા હોય તો એ છે સદવિદ્યા. 32 વિદ્યાઓમાંથી પહેલી વિદ્યા સદવિદ્યા છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનું પ્રવર્તન કરાવવા માટે આ ગુરુકુલની સ્થાપના કરી. આ બધી જ વિદ્યાઓ એ વેદોને આધારિત છે, ઉપનિષદોને આધારિત છે. એટલે જે વિદ્યા દ્વારા, મહારાજે પછી કહ્યું કે જે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો હોય તો એને એ રીતે આત્મદર્શન થાય છે. એટલે કે જે નાસ્તિક લોકો છે, દેહમ એવા આત્મા, એ બધા એવું માને છે કે દેહ છે એ જ આત્મા છે. બૌદ્ધ મતની અંદર ક્ષણિકમ ક્ષણિકમ આત્મા કેવો, તો કે ઉત્પન્ન થાય, ક્ષણની અંદર નાશ પામી જાય, વળી પાછો ઉત્પન્ન થાય. ત્યાં એ દ્રષ્ટાંત આપે કે જેવી રીતે આપણે એક દીવો પ્રગટાવીએ તો દીવાની અંદર તેલ છે ધીરે ધીરે ખૂટતું જાય છે. એ જે તેલ છે એ વાટ દ્વારા પોતાનો પ્રકાશ કરતું જાય છે. એટલે કે જૂનું તેલ વપરાતું જાય છે, નવું તેલ, જૂનું તેલ ઉડી જાય અને નવું તેલ એમાં વપરાતું જાય છે. એવી જ રીતે આત્માની સતત પરંપરા ચાલે છે. છે તો એ ક્ષણ જ રૂપ, ક્ષણ રૂપ જ, પરંતુ આત્મા છે ક્ષણમાં નાશ પામી જાય, ક્ષણમાં ઉત્પન્ન થાય. આંખનો પલકારો આપણે કરીએ તો કેમ નિમિષ માત્ર. એવી જ રીતે આત્મા ક્ષણ માત્ર ઉત્પન્ન થાય, વળી પાછો નાશ થાય, ઉત્પન્ન થાય, નાશ થાય. પણ આ એટલી બધી સૂક્ષ્મ પ્રોસેસ છે કે આપણને દેખાતું નથી. એટલે એ એવું માને છે કે આત્મા ક્ષણિકમ ક્ષણિકમ નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, ક્ષણિક આત્મા છે. જૈન મતમાં એવું છે કે દેહ પરિમાણવાન આત્મા, હાથીના દેહમાં આત્મા છે તો જેવડો હાથી એવડો આત્મા. એ જ આત્મા કીડીના દેહમાં હોય તો કીડીના જેવો આત્મા થઈ જાય. એટલે દેહ પરિમાણવાન આત્મા. જેટલું દેહનું પરિમાણ હોય, જેવો દેહ હોય એવો આત્મા એની અંદર રહે છે. તો આ જે પણ કાંઈ મત મતાંતરો આ હિન્દુ સંપ્રદાયમાં પ્રવર્તે છે એમાં જેને જેટલું આત્મદર્શન થયું છે એ એટલું કહે છે. પણ આ વાત કેના જેવી થઈ, તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કોઈએ ગાય દીઠી, આંખે એમને દેખાતું નથી, તો પૂંછડું દીઠું, સ્તન દીઠું, ખૂર દીઠું, પેટ દીઠું, તો જે અંગ દીઠા છે એ તો ગાયના જ દીઠા છે, પરંતુ જેવી ગાય છે એવી જોઈ નથી. એમ આ લોકની અંદર અન્ય મહાત્માઓને જે આત્મદર્શન થાય છે એમાં ઇન્દ્રિયો અંતઃકરણ એના લેવલે, ટૂંકમાં જેટલી સિદ્ધિ થઈ હોય એવું એને આત્મદર્શન થાય છે, પણ જેવું યથાર્થ આત્મદર્શન થવું જોઈએ એવું એને સમ્યક આત્મદર્શન એને થતું નથી. કેમ? કારણ કે બુદ્ધિ, કારણ, શરીર, માયાના આવરણો એને નડે છે. એ આવરણો ત્યારે જ દૂર થાય છે જ્યારે ભગવાનની ઉપાસના કરવામાં આવે, જ્યારે ભગવાનનું ધ્યાન કરવામાં આવે. જ્યારે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, ભગવાનની ઉપાસના કરીએ છીએ, એટલે ભગવાન જેવા નિર્ગુણ છે એવા નિર્ગુણ માયાના ભાવથી પર આપણે થઈએ છીએ, અને એ વખતે જે જીવાત્માનું દર્શન થાય છે એ યથાર્થ આત્મદર્શન છે. એટલા માટે ભક્તિ માર્ગના જે પણ કંઈ અત્યાર સુધી આચાર્યો થઈ ગયા છે એ તમામનો આત્મા પ્રત્યેનો જો અભિપ્રાય હોય તો એ એક જ છે. બાલાગ્ર શત ભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવસ વિજ્ઞેય સચાનંત્યાય કલ્પતે. કે આપણો આત્મા કેવો છે તો બાલાગ્ર શત ભાગસ્ય, એક વાળ લેવાનો, એ વાળનો પણ આગળનો ભાગ, એના 100 ઊભા કટકા કરવામાં આવે, અને 100 ઊભા કટકામાંથી પણ એક ભાગ લેવાનો, અને શતધા કલ્પિતસ્ય ચ એના પણ 100 ભાગ કરવાના, અને એટલું જે સૂક્ષ્મ પરિમાણ મળે એ એટલો આત્મા સૂક્ષ્મ છે. અને એ આત્માની અંદર પણ ભગવાન રહ્યા છે. એટલા માટે એવું કહ્યું કે અણોરણીયાન, કે ભગવાનથી સૂક્ષ્મ કોઈ નથી. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો આત્મા, એની અંદર પણ ભગવાન રહ્યા છે, નિયંત્રણ કરે છે, કર્મફળ પ્રદાતા છે. જે જીવે જેવા કર્મ કર્યા હોય એવી રીતે એને કર્મફળ આપે છે. એટલા માટે ભગવાનથી સૂક્ષ્મ કોઈ નથી. એટલે આપણો આત્મા મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, રુત્સ્થોણું સૂક્ષ્મશ્ચિદ રૂપો જ્ઞાતા વ્યાપ્યા ખિલામતનુ. રુત્સ્થ હૃદયની અંદર રહેલો છે, પાછો અણુ સ્વરૂપ છે. એ અણુનું પણ પરિમાણ આપણે જે સમજા કે વાળનો એક વાળ લેવાનો 100મો ભાગ, એનો પણ 100મો ભાગ કરીએ એટલો આત્મા એ સૂક્ષ્મ છે. એટલે જે ભગવાનની ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, એને પોતાના જીવાત્માનું દર્શન આવી રીતે થાય છે. અહીંયા ઋષિઓ કહે છે કે હે પ્રભુ, તમારી ભક્તિથી જે રહિત છે એને ક્યારેય પણ યથાર્થાત્મ દર્શન થતું નથી. જેટલું થયું હોય એમની જેવી સ્થિતિ હોય એવું થાય છે, પણ જેવું થવું જોઈએ એવું થતું નથી. ભક્ત્યા નિત્યમ, અને એટલા માટે જ શ્રદ્ધાથી યુક્ત થઈ, ધર્મથી યુક્ત થઈ, તપથી યુક્ત થઈ, શાસ્ત્રો દ્વારા અમે તમારી ભક્તિ કરતા શીખીએ છીએ, અને નિરંતર તમે તો માયાતીત છો, કાળના પણ નિયંતા છો, અતિશય ઉદાર છો, એવા હે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એવા તમને જાણી અમે સદાયને માટે તમારી ભક્તિ કરીએ છીએ. એમને આત્મદર્શનની પણ ઈચ્છા નથી. આત્મજ્ઞાનનું પ્રયોજન મહારાજે કહ્યું કે આત્મજ્ઞાન શા માટે છે, એનું પ્રયોજન શું? તો જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે એમ જણાય છે કે મારો આત્મા એ પણ માયાના ગુણમાંથી ક્યારેય લેવાતો નથી, તો મારા આત્માથી પર એવા જે પરમાત્મા, એને તો માયાનો દોષ અડે જ કેમ? આ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. એટલે ઋષિઓ કહે છે કે હે પ્રભુ, આવી રીતે અમે તમારી સદાયને માટે ભક્તિ જ કરીએ છીએ, આત્મદર્શનને અમે ઈચ્છતા નથી. અને કેવળ જે આત્મદર્શનને જ ઈચ્છે છે એ ક્યારે યથાર્થ આત્મદર્શન તમારી ભક્તિ વિના ક્યારેય પણ કરી શકતો નથી. બ્રહ્માજીએ જે સ્તુતિ કરી હતી કે તમારી ભક્તિ, જે અતિશય દ્રઢ ભક્તિ કરે છે, અતિશય દ્રઢ ઉપાસના છે, એને જ તમારા ધામની પ્રાપ્તિ થાય છે, એ જ વાતને ઋષિઓ સ્પષ્ટ પુષ્ટ કરે છે કે તમારી ભક્તિ કરે છે એને જ આત્મદર્શન થાય છે અને અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. અહીંયા જે જે સ્તુતિઓ થાય છે ઋષિઓ સ્તુતિ કરતા હોય તો એ પ્રમાણેની સ્તુતિ હોય. હવે ઇન્દ્ર મહારાજાની સ્તુતિ આવે છે તો એ પ્રમાણે પોતાના સ્વભાવ, પોતાની રુચિ, પોતાની જે સ્થિતિ એ પ્રમાણે પોતે સ્તુતિ કરે છે. વૈતાલીય છંદમાં એ સ્તુતિ કરે છે. ભગવન ઉરુ દુખિતા વયમ નાનો દુર્વાસસ એવ હેલનાત ન ભવંત મૃતે વિતુંહિનો વિધિ રુદ્ર પ્રમુખા ઇમે શકન વિધિ રુદ્ર પ્રમુખા ઇમે શકન. દેવરાજ ઇન્દ્ર સ્તુતિ કરે છે કે હે ભગવાન, ઉરુ દુખિતાહ વયમ, અમે અનેક પ્રકારની આપત્તિઓ, દુઃખ, મરણતુલ્ય દુઃખ એને અમે સહન કર્યું છે. દુર્વાસસ હેલનાથ, દુર્વાસા ઋષિના અપરાધથી, એમના દ્રોહથી. ભવંતમ ઋતે અવિતુમ વિધિરુદ્ર પ્રમુખા ન શકન, અને એ આપતકાળમાંથી, એ દુઃખમાંથી છોડાવવા માટે તો બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ સમર્થ થયા નથી. અમે સંપત્તિ રહિત થઈ ગયા હતા, અમે અન્ન રહિત થયા હતા. આ પૃથ્વી ઉપર પામર મનુષ્યો છે એમની જેવી દશા હોય એવી અમારી પણ દશા થઈ હતી. મનુષ્યોમાં અને અમારામાં જરા પણ ફેર નહોતો. ભવતા એવ વયમ આપદઃ ઋતઃ, તમારા દ્વારા જ અમારું જે પણ કંઈ કષ્ટ હતું, અમારી આપત્તિ એ તમે હરી લીધી છે. એટલા માટે હે હરિ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અહીંયા દેવરાજ ઇન્દ્રએ જે સ્તુતિ કરી છે કે ભગવાનને વિશેષણ આપ્યું કે હે હરિ. ભગવાનને હરિ શા માટે કહેવાય? હરણાત સર્વ દુઃખાનામ હરિ રીત્ય વિધીયતે. તમામ પોતાના આશ્રિતોના દુઃખોને ભગવાન હરી લે છે એવા હે ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ઇન્દ્ર મહારાજાની પ્રાર્થના એવી છે, હૃદયનો ભાવ એવો છે કે હે ભગવાન, દુર્વાસા ઋષિ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તો હું એટલો વિષયની અંદર આસક્ત હતો, લોલુપ વર્તતો હતો કે દુર્વાસા ઋષિનો મારાથી અપરાધ થઈ ગયો. વિષયની અંદર હું એટલો મશગુલ હતો કે હું તમને ભૂલી ગયો, પણ અત્યારે હું તમને નમસ્કાર કરું છું. હૃદયમાં એવી ભાવના છે કે હું નમસ્કાર એટલે નમક હલાલી, એટલે કે કૃતજ્ઞપણું. હું ક્યારેય પણ કૃતજ્ઞ નહીં થાવ, હું કૃતજ્ઞ રહીશ. કારણ કે જે જીવાડે છે, આપણે જીવતા નથી પણ ભગવાન જીવાડે છે. જે ભગવાન આપણને જમવાનું આપે છે એને આપણે ભૂલી જઈએ તો એ આપણું કૃતજ્ઞપણું છે. ત્યારે ઇન્દ્ર મહારાજા કહે છે કે આ નમસ્કાર કરતી વેળાએ હવેથી હું ક્યારેય પણ આવી રીતે વિષયની અંદર લોલુપ નહીં વર્તું. હું નમસ્કાર કરું છું, મારું કૃતજ્ઞપણું તમારા પ્રત્યે વ્યક્ત કરું છું. આજ પછી હું ક્યારેય પણ તમને ભૂલીશ નહીં, વિષયની અંદર એવી રીતે લેવાઈશ નહીં. ત્યારબાદ ઋષિઓએ પહેલા સ્તુતિ કરી તો એ દિવ્ય સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો કે ભગવાનની ભક્તિ કરીએ તો દિવ્ય સુખની પ્રાપ્તિ થાય. ઇન્દ્ર મહારાજાએ જે સ્તુતિ કરી એની અંદર બધી લૌકિક વાતો આવી. એમને જે ઈચ્છા હતી એ અમૃતની ઈચ્છા હતી, નહીં કે ભગવાનની. ભગવાનના તો એ શરણે થયા હતા. જેમ આપણને એકદમ તાવ આવી ગયો હોય, કોરોના થઈ ગયો હોય ને ભગવાનની પ્રાર્થના કરીએ, તો પ્રાર્થના શા માટે કરીએ છીએ? તાવના નિવારણ માટે. એમને જે પ્રાર્થના કરી એ અમૃત મેળવવા માટે કરી હતી. તાત્પર્ય એવું જણાય છે કે દિવ્ય સુખની જેને પ્રાપ્ત દિવ્ય સુખ જેને પ્રાપ્ત કરવું છે એને પણ ભગવાનનો જ આશરો કરવો પડે, ભગવાનની ભક્તિ કરવી પડે. ઉપરાંત આ લોકનું જેને કાંઈ સુખની ઈચ્છા છે, લૌકિક સુખની ઈચ્છા છે, એને પણ ભગવાનના શરણે જ જવું પડે. જ્યાં સુધી કોઈ જીવ ભગવાનના શરણે ન જાય ત્યાં સુધી લૌકિક સુખની પ્રાપ્તિ પણ એને થતી નથી. એટલે દિવ્ય સુખની પ્રાપ્તિ અને લૌકિક સુખની પ્રાપ્તિ કરવા માટે ભગવાનનો આશરો જ સૌ કોઈએ ગ્રહણ કરવો, એવી આ સ્તુતિમાંથી આપણને શીખવા મળે છે. હવે વસંત તિલકાની અંદર અગ્નિદેવ સ્તુતિ કરવે, અગ્નિદેવ એ ભગવાનની સ્તુતિ કરે છે. ગીર્વાણ દાન વન રાજ્યોપજીવાન્નાનં યન્નિર્મિતં હિ ભવતે વતતો બુધાસ્તુ યજ્ઞેષુ તેન યજનં તવ કુર્વતેથ ત્વચ્છેષમન્ય દિવિષદ્ય ઉપાનયંતિ અગ્નિદેવ સ્તુતિ કરે છે કે હે પ્રભુ, ગીર્વાણ એટલે કે દેવતાઓ, દાનવો અને મનુષ્યો એ પોતાનું જીવન ટકાવી શકે એના માટે તમે આ પૃથ્વી ઉપર અન્નનું સર્જન કર્યું છે, અન્નનું નિર્માણ કર્યું છે. એટલા માટે જે બુદ્ધિશાળી પુરુષો છે એ શું કરે છે, તો એ અનાજ દ્વારા, ઘઉં, ચોખા, ડાંગર, જવ ઇત્યાદિ અનાજ દ્વારા, યજ્ઞેશુ યજ્ઞની અંદર, તવ યજનમ કુર્વતે એ તમારું જ યજન કરે છે, તમારું જ પૂજન કરે છે. અને તમારું યજ્ઞ કર્યા બાદ તમને જે નિવેદિત થયેલું જે અન્ન છે, એ નિવેદિત થયેલા અન્નને અન્ય દિવિષદ્ભ્ય ઉપાનયંતિ, એટલે કે અન્ય જે દેવતાઓ છે એને એ નિવેદન કરે છે અને એનું જે શેષ વધે એ પોતે ગ્રહણ કરે છે. એટલે આપણે મહારાજને જે થાળ ધરાવીએ છીએ એ પ્રથા એ અહીંયા થોડીક મળતી આવે એવું આપણને જણાય છે. પછી કામ્યેશુ કર્મસુ રતાહ અપી યાજ્ઞિકાહ તત કર્મ બંધનતઃ આશુ વિમુચ્ય બ્રાહ્મીમ ગતિ યાંતિ, કે આવી રીતે જે યજ્ઞ કરનારા છે, કામ્ય કર્મ કરતા હોવા છતાં પણ એવા યજ્ઞ કરનારાઓ તમામ કર્મના બંધનથી મુકાય છે અને મુકાઈને આશુ એટલે કે તરત જ બ્રાહ્મીમ ગતિ યાંતિ એટલે બ્રહ્મ ગતિને એ પ્રાપ્ત કરે છે. અને તદ ઇતરેતુ ભવંતિ ચોરાહા, જે ભગવાનને નિવેદન નથી કરતા એ બધા ચોરાહા, ચોર છે ભગવાનના. કારણ કે આ શરીર આપણને માતા પિતા દ્વારા પ્રાપ્ત થયું છે, એનું પાલન પોષણ એ પણ એમના દ્વારા થયું છે. વિદ્યા કોના દ્વારા પ્રાપ્ત થઈ છે? ગુરુજનો દ્વારા. દેવતાઓ એ બધાને કર્તવ્ય કર્મની સામગ્રી આપે છે. આપણે બુદ્ધિ દ્વારા વિચાર કરી શકીએ છીએ તો બુદ્ધિના દેવતા છે બ્રહ્માજી. જો બ્રહ્માજી ઉઠી જાય, દેવતા ઉઠી જાય તો હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડે. ભાઈ થોડોક સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે તો સારું કરી દો. એવી રીતે તે દેવતાઓ આપણે તે કર્મ કરી શકીએ એની સામગ્રી પૂરી પાડે છે, ઋષિઓ જ્ઞાન આપે છે અને પશુ પક્ષી વૃક્ષો લતા વેલીઓ એ આપણા હિત માટે, આપણે જીવી શકીએ એના માટે પોતે આખા હોમાઈ જાય છે, પોતાની જાતને સમર્પિત કરી દે છે. એટલે આપણી પાસે જે પણ કાંઈ અત્યારે સામગ્રી છે, આપણી યોગ્યતા છે, બળ છે, આપણું પદ છે, આપણો જે અધિકાર છે, ધન સંપત્તિ વગેરે, આ બધું એ બધું એ આપણને બીજા પાસેથી મળ્યું છે. આમાં આપણું કાંઈ છે? આપણું કાંઈ નથી. આપણે એમ કહીએ કે આ બ્રહ્માંડ કોનું? બ્રહ્માંડ ભગવાનનું. આપણું ઘર કોનું? ઘરના માલિક કોણ? આપણે નહીં પાકું. આપણા ઘરના માલિક એ પણ ભગવાન, કારણ કે આપણું ઘર એ કઈ બ્રહ્માંડની બહાર આવેલું નથી. આપણું શરીર કોનું? આપણું શરીર આપણું નહીં, આપણું શરીર પણ ભગવાનનું, આત્મા કોનો? કારણ કે આપણો આત્મા એ પણ આ બ્રહ્માંડની અંદર જ આવેલો છે. એટલે આપણો આત્મા, આપણું શરીર, જે પણ કઈ સભ્યો છે, આ બધું કોનું છે? બધું ભગવાનની દેન છે. અને એમાંથી ભગવાનને અર્પણ કર્યા વિના જો આપણે સ્વીકાર કરીએ, આપણા કેવળ સ્વાર્થને સિદ્ધ કરીએ, દેહનું ભરણ પોષણ થાય એટલું જ કરીએ, અન્ય કોઈને ન આપીએ, ઉપર જે જે વર્ણન કર્યું એના માટે 5 યજ્ઞો કરવાના કહ્યા છે. પિતૃઓના ઋણમાંથી છૂટવા માટે પિતૃયજ્ઞ, જે પણ કાંઈ ભૂત એટલે કે વનસ્પતિઓ, વૃક્ષો, એ આપણને આ બધું ભરણ પોષણ માટે અનાજ એવું બધું પૂરું પાડે છે, એના માટે ભૂતયજ્ઞ, દેવતાઓ એનો આપણા ઉપર ઉપકાર છે એના માટે દેવયજ્ઞ, ભગવાનનો આપણા ઉપર અનંત ઉપકારો છે ભગવાનના એના માટે બ્રહ્મયજ્ઞ, અને એક યજ્ઞ ભૂલાઈ ગયો છે, પિતૃયજ્ઞ આવી ગયો. પણ જે ગુરુ પાસેથી આપણે વિદ્યા મેળવીએ છીએ, બ્રહ્મયજ્ઞ એ તો આવી ગયો. ભૂતયજ્ઞ બરાબર. તો ભૂતયજ્ઞ આ 5 પ્રકારના યજ્ઞો આપણે કરવાના હોય છે. તો એ યજ્ઞ ન કરીએ એટલે કે આપણે કઈ આહુતિ હોમીએ અને પછી જે યજ્ઞ થાય એવું નહીં. માતા પિતા હોય, બીમાર હોય, એમની સેવા કરીએ તો માતા પિતાનો ઋણ અદા કર્યું કહેવાય. ટૂંકમાં આવું જે નથી કરતા એ શું છે? ભગવાનના ચોર સમાન કહ્યા. એવા એટલે અગ્નિદેવ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, એ ચોર સમાન છે, શ્રી યજ્ઞ પુરુષમ અહમ ત્વામ પ્રણમામી, તમે યજ્ઞ પુરુષ છો એવા તમને હું પ્રણામ કરું છું. હવે મરુત દેવતાઓ એ ભગવાનની સ્તુતિ કરે છે. ઋગ્વેદની અંદર કુલ 180 પ્રકારના વાયુદેવનું નિરૂપણ છે. વાયુદેવના એટલા પ્રકારો છે એવું કહ્યું છે. પુરાણની અંદર 39 પ્રકારના પ્રકારો કહ્યા છે. અને ભગવદ્ ગૌમંડળની અંદર 7 પ્રકારના જે મરુત દેવો છે એનો ઉલ્લેખ છે. એનું હું વાંચન કરું છું. ઉગ્ર ગણતા જજો, કારણ કે સંગીત નથી, સવારનો સમય છે, થોડુંક ઊંડી વાતો આવે છે. ઉગ્ર, ભીમ કેટલા થયા? ધ્વાંત, ધુની, સાસહાન, અભિયુગવા અને વિક્ષિપ. આ 7 મરુત દેવો એ હવે ભગવાનની સ્તુતિ કરે છે. સ્રગધરા વૃતમાં એ સ્તુતિ કરે છે. ભક્તાય કાંતિકાસ્તે ક્ષર પરમ પદે સેવયાતે તુહીનમ વાસેશ્ચર્યાદિનેચ્છન અતિશયિત સુખમ નાપિ કૈવલ્યમોક્ષમ તદ્યુક્તમ ત્વાત્મનોપિ સ્વપચકુલજનુર્માનયંત્યુત્તવમ વે તમ ત્વામેકાંત ધર્મા શ્રયણમુપગતા શ્રીમહાપુરુષમ સ્મ શ્રીમહાપુરુષમ સ્મ. મરુત દેવો એ ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, અક્ષરધામની અંદર તમારા જે એકાંતિક ભક્તો છે એ કેવા છે? તો તમારી સેવા વિના એ બીજું કાંઈ ઈચ્છતા નથી. તમારા ધામની અંદર નિવાસ કરીને એટલા માટે રહ્યા છે કારણ કે તમારી સેવાની પ્રાપ્તિ એ ધામમાં થાય છે. તમે ધામમાં એ ભક્તોને સેવાનો અવસર આપો છો એટલા માટે એ ધામની અંદર રહ્યા છે. મૂળ એમના હૃદયની અંદર, ધામની અંદર રહેવું એ અગત્યનું નથી. ધામની અંદર રહીને ભગવાનની સેવા કરવી એ મુક્તો માટે અગત્યની છે. એટલે કે સાલોક્ય મુક્તિ છે એની મુક્તોને જરા પણ ઈચ્છા નથી. વાસે હીનમ એટલે કે ભગવાનના લોકની અંદર રહેવું એ પણ એ લોકોને, એ પણ મુક્તોને ઈચ્છિત નથી. ઐશ્વર્ય તમારી સાથે રહેવા છતાં પણ તમારી પાસેથી કોઈ પણ પ્રકારના ઐશ્વર્યની ઈચ્છા એ મુક્તોને નથી. તમારા જેવું રૂપ પામવાની ઈચ્છા નથી. અને સામીપ્ય, તમારું સદાયને માટે સામીપ્ય રહે એવી પણ ઈચ્છા નથી. કૈવલ્ય મોક્ષમ, કૈવલ્ય મોક્ષ એટલે કે તમારી અંદર એમને સમાઈ જવું એવી પણ ઈચ્છા નથી. આચાર્ય વિહારી લાલજી મહારાજે અક્ષરધામનું જે વર્ણન કર્યું એમાં કહ્યું કે લક્ષ્મીજી જેવી રીતે ભગવાનના ચરણ કમળની સદાયને માટે સેવા કરે છે, એવી રીતે અક્ષરધામના એ મુક્તો છે એ ભગવાનની સેવા કરવાની ઈચ્છા રાખે છે. અને સર્વોપરી સુખ ગણે કરી શ્યામ સેવા, અને એમાં જ એ સર્વોપરી સુખ માને છે ભગવાનની સેવા કરીને. તદ્યુક્તમ તુ આત્મનઃ અપી સ્વપચ કુલ જનુ માનયંતિ ઉત્તમ. કેવી સરસ વાત કરી કે એ અક્ષરધામમાં રહેલા મુક્તો, તમારી સેવા તમે ધામમાં ન આપતા હોય, ઐશ્વર્ય આપતા હોય તો એને નથી ઈચ્છતા. સ્વપચના કુળની અંદર એને જો આ પૃથ્વી લોક ઉપર જન્મ લેવો પડે તો એને એ ઉત્તમ માને છે. પણ શા માટે? જો તમારી સેવા મળતી હોય તો સ્વપચ કુળની અંદર એને જન્મ મળતો હોય તો એ ઉત્તમ માને છે. દાસાનુદાસો ભવિતાસ્મી ભૂયઃ, એટલા માટે વૃત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે તમારા દાસ થઈને રહીએ, અમે તમારી સેવા કરી શકીએ એવું તમે અમને આપો. પ્રેમાનંદ સ્વામીએ પણ આપણે જે ધર્મકુંવર હરિકૃષ્ણજી ગાઈએ, દાસ તમારા દાસનો મને રાખો નાથ હજોર, એ વર માંગુ છું પ્રેમાનંદની વિનતી, સાંભળજો શ્યામ જરૂર, એ વર માંગુ છું. કે પ્રભુ, દાસ તમારા દાસનો મને સદાયને માટે તમે કરજો, તમારા દાસ એનો સદાયને માટે હું દાસ થઈ રહું. દાદા, આપણે દાદા ખાચર જેવું થવાનું છે ને, દાદા એટલે દાસના પણ દાસ. દાસના લક્ષણ શું? મહારાજે વચનામૃતમાં શું કહ્યા છે? પ્રથમના 14મા વચનામૃત પ્રમાણે મહારાજે કહ્યું, દાસ હોય એ ક્યારેય પણ પોતાના સ્વામી એને ભોગવવાના જે પદાર્થ એની ઈચ્છા રાખે, એની ઈચ્છા ન રાખે. વળી પોતાના આત્મરૂપે વર્તે, આત્મરૂપે વર્તે. અને ત્રીજું કહ્યું છે, ત્રીજું પણ કહ્યું છે, ક્યારેય પણ પોતાના સ્વામી એને ભોગવવાના પદાર્થ એને ઈચ્છે નહીં, ક્યારેય પોતાના સ્વામીની જે મરજી એને પણ ક્યારેય લોપે નહીં, અને આત્મરૂપે વર્તે એને મહારાજે કહ્યું કે દાસ કહીએ. અને એ વિનાના જે હોય એને બધાને પ્રાકૃત ભક્ત કહીએ, પણ હરિના દાસ એને ન કહીએ. એ દાસ પણ આવું ખૂબ દુર્લભ છે. એટલે કે ગુરુ મહારાજ એ અત્યારે જેવી ફેસિલિટી હોય, સ્વામી તો સાવ સાદું જીવન જીવે છે, એના પણ જો આપણે દાસ થવું હોય તો એ જેવી રીતે વર્તે છે એના કરતાં પણ વધારે આપણે, વધારે આપણે નિયમ મંત્ર જાપ કરવા જોઈએ, એવું કરવું જોઈએ. એવું તાત્પર્ય મહારાજે જે કહ્યું એના ઉપરથી આપણને પકડાય છે. આવી રીતે મરુત દેવતાઓ સ્તુતિ કરે છે કે હે ભગવાન, આવી રીતે તમારા એકાંતિક ભક્તો એ મુક્તિને પણ નથી ઈચ્છતા, તમે એકાંતિક ધર્મના આધાર છો, એવા હે ભગવાન અમે સદાયને માટે તમારું શરણે આવ્યા છીએ, અમારો તમે સ્વીકાર કરો. હવે સિદ્ધો, એ સિદ્ધો ભગવાનની સ્તુતિ કરે છે. આ સિદ્ધો છે એ પૃથ્વીલોક અને આકાશની અંદર રહે છે. કુલ 88,000 જેટલી એ સિદ્ધોની સંખ્યા છે અને બ્રહ્માજીને આશરીને આ બધા રહેલા છે એવો. અને અર્ધ દેવ જાતિ છે, પૂરેપૂરા જેવા દેવતાઓના ઐશ્વર્ય હોય એવા ઐશ્વર્ય એમને નથી, અર્ધ દેવ જાતિ છે. એ બધા સિદ્ધો સાથે મળી અને ભગવાનની સ્તુતિ કરે છે. નેક બ્રહ્માંડ સર્ગાદિ કારણમ ત્વામ કારણમ તત્સ્થમ તદ્યતિરિક્તમ ચ નિયંતારમ નમામહે. સિદ્ધો ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન, તમે નેક, એક નહીં, નેક એટલે કે અનેક અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કારણ છો. ત્વામ અકારણમ, અકારણમ એટલે કે તમે કારણ નહીં એવું નહીં, તમારું કોઈ કારણ નથી, તમે બધાના કારણ છો. અને તત્સ્થમ, આ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કર્યા બાદ પણ તે બ્રહ્માંડોની અંદર અંતર્યામી શક્તિએ કરીને તમે વ્યાપ્ત થઈને તમે રહેલા છો. તત્સ્થમ, તદ વ્યતિરિક્તમ, અને તે બ્રહ્માંડોમાં રહેવા છતાં પણ તમારા ધામની અંદર પોતાના સ્વરાટ રૂપે તમે એકલા વિરાજિત થયેલા છો, એટલે કે તમે એક દેશી થકા સર્વદેશી છો. અને નિયંતારમ, ત્યાં રહ્યા થકા અંતર્યામી શક્તિએ કરીને વ્યાપ્ત થઈને તમે જીવ પ્રાણી માત્રનું નિયંત્રણ કરો છો એવા હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. ભગવાન સર્જન કરે છે, સંચાલન કરે છે, પ્રલય કરે છે, પણ અનાયાસે, કાંઈ પણ પ્રકારની મહેનત, દાખલો એ ભગવાનને થતો નથી. એટલા માટે ભગવાનની જે આ સૃષ્ટિ કરે છે એ ભગવાનની લીલા કહેવાય. આપણે કોઈક વસ્તુનું સર્જન કરવું હોય તો સાધન જોઈએ, માણસો જોઈએ, કઈ રીતે થશે એ બધું જોઈએ, રો મટીરિયલ જોઈએ, પણ ભગવાનને કાંઈ ન જોઈએ. માટીમાંથી ઘડો કુંભાર બનાવે છે તો માટી છે એ પોતે જ ઘડા રૂપે પરિણમી જાય છે, બરાબર? માટી છે એ પોતે જ ઘડા રૂપે પરિણામ પામે છે, એને કહેવાય ઉપાદાન કારણ. કોઈ પણ દ્રવ્ય હોય એ પોતે જ એ રૂપે પરિણામ પામતું હોય તો એ દ્રવ્યને ઉપાદાન કારણ કહેવાય. જેમ કે લોટ છે, આપણે બાંધીએ લોટ તો એ જ રોટલી રૂપે પરિણમી જાય છે, એટલે ઘઉંનો લોટ એ રોટલી માટે ઉપાદાન કારણ છે. જે રોટલી બનાવનાર છે, ઘડો બનાવનાર એવો કુંભાર, એ નિમિત્ત કારણ કહેવાય, કારણ કે એ કરનાર છે. અને બીજા જે પણ કાંઈ ચાકડો છે, પાણી છે, આ બધા સહકારી કારણ છે, એટલે કે એમાં મદદ કરનારા કારણ છે. ભગવાન કેવા કારણ છે તો એ કહ્યું કે ભગવાનને તો બીજી કાંઈ જરૂર પડતી નથી. નિમિત્ત કારણ પણ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ ભગવાન છે. એટલે કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન કરતા છે, એટલે નિમિત્ત કારણ થયા. અને ઉપાદાન કારણ તરીકે સ્વીકાર કરીએ તો ભગવાનમાં પરિણામ પામે એવું કહેવું પડે તો દોષ આવે, એનું શું કરવું? કારણ કે ભગવાનને એમ કહીએ કે ભગવાન પરિણામ પામી અને આખા જગત રૂપે થાય છે, આ બધા જ બ્રહ્મ છે, એ ભગવાન છે, એ જ બધાય છે, એવું તો કંઈ છે નહીં. ભલે બ્રહ્મ છે પણ કોઈનું નામ હોય પ્રવીણભાઈ તો પ્રવીણભાઈ વિશિષ્ટ બ્રહ્મ એવું કહેવાય, પણ એ છે જે ધામની અંદર છે એ જ અંતર્યામી રૂપે રહેલા છે. તો પ્રશ્ન થાય કે ભગવાન તો ક્યારેય પરિણામ પામતા નથી તો ઉપાદાન કારણ કઈ રીતે કહી શકાય? તો એ પણ જે સદવિદ્યાની આપણે વાત કરીને એ છાંદોગ્ય ઉપનિષદમાં એવું આવે છે કે સદ એવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત, કે જ્યારે કોઈ પણ પ્રકારનું સર્જન નહોતું થયું ત્યારે ભગવાન એકલા એ પોતાના ધામની અંદર વિરાજમાન હતા. એ વખતે ભગવાનને સંકલ્પ થયો કે હું સૃષ્ટિનું સર્જન કરું. એ સંકલ્પ થયો, એ સંકલ્પને લઈને જ ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યની અંદર કહ્યું કે સંકલ્પમ એવ અસ્ય વિલંબઃ. સૃષ્ટિનું સર્જન કરવામાં ભગવાન સંકલ્પ કરે એટલો જ વિલંબ છે. એટલે ભગવાનનો જે સંકલ્પ છે એ જ આ સૃષ્ટિ રૂપે પરિણામ પામ્યો છે, એટલા માટે ભગવાન ઉપાદાન કારણ છે. બીજી વાત કે ભગવાન સંકલ્પ કરે એટલે ધામની અંદર રહેલા જે મુક્તો છે એ મુક્તોને ભગવાન ઈશારો ન કરે તો પણ ખબર પડી જાય કે ભગવાનને આવો સંકલ્પ થયો છે. ભગવાનને જ્યારે સંકલ્પ થયો કે સૃષ્ટિનું સર્જન કરવું, એટલે અક્ષરધામની અંદર રહેલા એક મુક્ત એ અક્ષરધામની એમણે એવી ઈચ્છા કરી કે હું સૃષ્ટિનું સર્જન કરું, એટલે એ જ અક્ષર પુરુષ મહાપુરુષ રૂપે થયા. એમણે મહા માયા એના તરફ દ્રષ્ટિ કરી, એમાંથી પ્રકૃતિ પુરુષ, એમાંથી પ્રધાન પુરુષ, એમાંથી મહત્તત્વ અહંકાર, એટલે કે ભગવાનને તો પરિણામ પામવું જ ન પડ્યું, ભગવાનનો સંકલ્પ પરિણામ પામ્યો. એટલે કે જો ભગવાને સંકલ્પ ન કર્યો હોત તો સૃષ્ટિનું સર્જન પણ થઈ ન શકત, મુક્ત પણ એવી ઈચ્છા ન કરત કે હું આવી રીતે સૃષ્ટિનું સર્જન કરું. એટલે કે ભગવાને સંકલ્પ કર્યો છે એ જ ભગવાનનું ઉપાદાનપણું છે. એટલે ભગવાનને શાસ્ત્રોમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવી રીતે કહ્યા છે. અને એવી રીતે ભગવાન આપણે જે રીત સમજા કે મહાપુરુષ એટલે કે અક્ષર પુરુષ એ જ પોતે સૃષ્ટિનું સંચાલન કરવા માટે ભગવાનના સંકલ્પને જાણીને આ બધું કરે છે, એવી રીતે ભગવાન નિર્વિકાર પણ રહે છે અને ભગવાનના અંશ પણ નથી થતા અને પરિણામ પણ નથી થતું. ભગવાનનો જે સંકલ્પ છે એ જ આ સૃષ્ટિ રૂપે પરિણમ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રુદ્રપ્રયાગમાં જ્યારે એક વિદ્વાનો રઘુવંશના શ્લોકોનું ગાન કરાવતા હતા અને ભણાવતા હતા, એ વખતે શાસ્ત્રીજી મહારાજને સંકલ્પ થયો કે ગુરુકુલ આપણે કરવું, તો સ્વામીનો જે સંકલ્પ છે એ જ અત્યારે પરિણામ પામ્યો અને અત્યારે 42 જેટલી શાખાઓ અને કેટલાય વિદ્યાર્થીઓ, કેટલાય સંતો એમાં સંસ્કારોનું સિંચન કરે. એટલે સ્વામીનો જે સંકલ્પ હતો એ જ અત્યારે આ બધું જે આપણને દેખાય છે એ રૂપે પરિણામ પામ્યો છે. એટલે સ્વામી નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. એમ ભગવાન છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આવા ભગવાન છે તો પણ હવે રુદ્રદેવ જે સ્તુતિ કરે છે, કુલ 11 રુદ્ર કહ્યા છે. રુદ્ર એટલા માટે કહેવાય કારણ કે બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તામસ અહંકાર ઉત્પન્ન થયો, તો શિવજીએ રડતા રડતા એ તામસ ગુણ એની માંગણી કરી અને બ્રહ્માજીએ આપ્યો. એટલે રડતા રડતા માંગણી કરી એટલે રુદ્ર કહેવાય. અને વળી બીજો અર્થ કે કોઈ પણ મનુષ્યનો જ્યારે અંતકાળ આવે છે ત્યારે વિમુખ જીવાત્મા છે એને રુદન કરવું પડે છે. કોટી કોટી વીછીની વેદના થાય એટલે મરણ સમયે ભગવાનથી વિમુખ એવા જીવને રડાવે છે, એટલા માટે એમને રુદ્ર કહેવાય છે. ત્રીજો અર્થ કે ભગવાનના જે ભક્તો છે એના જે દુઃખ છે એને દ્રાવયતિ, એને નાશ કરે છે, એટલા માટે એમને રુદ્ર કહેવાય છે. કુલ 11 રુદ્ર એમનો ઉલ્લેખ પુરાણોની અંદર મળે છે. વીરભદ્ર, શંકર, ગિરીશ, અજેકપાદ, કેટલા થયા, હા સાથે રહેજો, અરહિબુદન્ય પિનાકી, અપરાજિત, ભુવનાધીશ્વર, કપાલી, સ્થાણુ અને ભગ. આ 11 રુદ્રો એ હવે ભગવાનની સ્તુતિ કરે છે. માયાયા સર્વમોહિન્યા મોહનમ મોહવર્જિતમ મહાકાલસ્યાપિ કાલમ ત્વામ નુ મ પુરુષોત્તમમ ત્વામ નુ મ પુરુષોત્તમમ. કે હે ભગવાન, માયાયાહ સર્વમોહિન્યાહ, માયા છે તમામ લોકોને મોહ પમાડનારી છે. એ માયાને પણ જો કોઈ મોહ પમાડતું હોય તો મોહન એવા તમે છો, તમે માયાને મોહ પમાડનારા છો. મોહ પમાડો છો છતાં પણ મોહ વર્જિતમ, તમે મોહથી રહિત છો, માયામાં તમને મોહ નથી થતો, માયાને મોહ તમારામાં થાય છે. અને મહાકાલસ્યાપી કાલમ, તમે મહાકાળના પણ કાળ છો, એટલે કે અમે કાળ રૂપે રહીએ છીએ પણ અમારા પણ તમે કાળ રૂપે વર્તો છો. યસ્ય બ્રહ્મ ચક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્યોપસેચનમ, એવું કહ્યું કે બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્ર એટલે કે ક્ષત્રિયો ઇત્યાદિ તમામ જે મનુષ્યો છે, દેવતાઓ અસુરો, આ બધું એક કાળનું ચવાણું છે. ખૂબ એને આનંદ આવે છે. અથાણું અથાણું ઉપસેચન અથાણું. અને મૃત્યુ યસ્યોપસેચનમ, અને એ મૃત્યુ, એ જે કાળ છે, એ ભગવાનનું ચવાણું છે, એનું અથાણું છે. એટલે કાળ છે એ ભગવાનથી ખૂબ ડરે છે. ઉપરનો જે શ્લોક આવ્યો કે ભગવાન છે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે, તો પણ એ ભગવાનની લીલા કહેવાય. બરાબર, ભગવાન ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પ્રલય કરે, તો ભગવાનની લીલા કહેવાય. અને આપણે પણ સર્જન તો નથી કરતા, સર્જન તો આપણે પણ કરીએ છીએ. આપણે પણ આપણા દીકરાઓ હોય એનું પાલન કરીએ છીએ, પોષણ કરીએ છીએ, અને કોઈ પણ વસ્તુ હોય, જરૂર ન હોય તો એનો નાશ પણ કરીએ છીએ. આપણે કરીએ એ કર્મ કહેવાય, અને ભગવાન કરે એ લીલા કહેવાય. એવું શા માટે? એટલે ઉપરનો જે શ્લોક છે અને નીચેનો જે શ્લોક, એ બંને શ્લોકને ખૂબ સરસ લિંક છે કે ભગવાન છે એ સર્જન કરે છે, તો પણ ભગવાનને ક્યાંય મોહ નથી થતો, ભગવાનને મોહ નથી. અને જીવ જે સર્જન કરે છે એ મોહથી જ સર્જન કરે છે, અને પોતે જે સર્જન કર્યું હોય એમાં પણ એને મોહ થાય છે. ભગવાન જે સર્જન કરે છે એમાં તો મોહ થતો જ નથી, અને જે સર્જન કર્યું છે એમાં પણ ભગવાનને ક્યારેય મોહ નથી. એક પિતા એ પુત્રનું પાલન કરે તો એને એવી અપેક્ષા રહે છે કે દીકરો મોટો થઈ મારું ભરણ પોષણ કરશે, મારા એના લગ્ન થશે, મારો અંતકાળ આવશે, વૃદ્ધ ઉંમર થશે ત્યારે મારી સેવા કરે. આ અપેક્ષા રહે છે અને રાખવી જ જોઈએ. બરાબર, રાખવી જ જોઈએ કે નહીં? એટલે કે ભગવાન છે આ સૃષ્ટિ કરે છે, તો પણ ભગવાનને કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી. અને જીવ એ સર્જન કરે છે, પુત્રનું પાલન કરે છે, તો એને મોહ રહે છે કે મારું પણ એ પાલન કરે. અને સીધો સાધો નિયમ છે કે આવી રીતે દીકરાનું ભરણ પોષણ કર્યું હોય તો સહેજ એવી અપેક્ષા રહે. એટલે કે સર્જનમાં જેને મોહ થયો છે, એવા જે માતા પિતા, એ દીકરો મૃત્યુ પામે ત્યારે એમને દુઃખ એટલા માટે થાય છે કારણ કે એને સર્જનમાં મોહ હતો. જેને સર્જનમાં મોહ હોય એને વિસર્જનમાં એનો નાશ થાય તો એને દુઃખ થવાનું છે. ભગવાનને સર્જનમાં પણ મોહ નથી, પાલન સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પણ મોહ નથી રહેતો, અને વિસર્જન થાય, જો સર્જનમાં મોહ નહોતો તો વિસર્જન થાય ત્યારે તો મોહ ન જ હોય. એટલા માટે ઉપરનો જે શ્લોક છે એમાં ભગવાનને કારણ કહ્યા કે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ ભગવાન છે, અને આવા કારણ હોવા છતાં પણ ભગવાનને કોઈ પણ રીતે એમાં મોહ થતો નથી. એટલે ભગવાન જે કરે એ લીલા કહેવાય, અને આપણે જે કરીએ એ કર્મ કહેવાય. આપણને બંધન કરનારું છે, પણ એમાં ભગવાનનો સંબંધ ભેળવીએ તો એ કર્મ છે એ નિર્ગુણ થઈ જાય છે. ત્યારે આવી રીતે આ ખૂબ જ સારી સ્તુતિઓ એને ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારો જેવો મહિમા છે એવો અમને દિવસે ને દિવસે સમજાતો રહે, એટલી પ્રાર્થના કરી અને આજની કથાને વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસમાં ભગવાનના પાવનકારી ચરિત્રો સાથે ભગવાનના મહિમાનું શ્રવણ કરીએ છીએ. આજે ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ, ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશાલભાઈ ગોંડલિયા, જેઓ હાલ અમેરિકા ન્યૂજર્સીમાં બહુ સારી રીતે વેલ સેટ થયેલા છે. રાજકોટ ગુરુકુલમાં તેઓ ભણ્યા, ભણતા ત્યારે પણ ખૂબ સારી રીતે અભ્યાસની સાથે સંતોને રાજી કર્યા. ગુરુ મહારાજ, પૂજ્ય જોગી સ્વામી વગેરે સંતોની સેવા પણ તેમણે ખૂબ કરી. માતૃ સંસ્થાને સહારે સંતોના આશીર્વાદથી આ દેશ તેઓ વિદેશમાં રહે છે, છતાંય બહુ આજ્ઞાંગિક સેવક થઈ સેવા કરતા હોય. ત્યાં ન્યૂજર્સીની અંદર સક્રિય કાર્યકર્તા તરીકે તેઓ સેવા આપે છે. તેઓ તરફથી આજે ગુરુકુલની બધી જ શાખાઓની અંદર ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈની સેવા તેમના તરફથી છે. આજના ધનુર્માસની કથાના ધૂન પ્રસાદના યજમાન પણ વિશાલભાઈ છે. ગુરુ મહારાજ અને માતૃ સંસ્થા એમને વિશે અનન્ય તેઓની નિષ્ઠા છે. ભગવાનને પ્રાર્થના કરીએ, વિશેષ આ પરિવારજનોને મહારાજ સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. સાથે જે ભક્તો આજના ધૂન પ્રસાદના યજમાન છે તેઓને યાદ કરું, અહીંયા આગળ આવી અને સંતોને ઠાકોરજીને વંદન કરશે. ખાસ કરીને થાળના યજમાન અને ધૂન પ્રસાદના યજમાન એવા પ્રવીણભાઈ નરસિંહભાઈ વેકરિયા, તેઓનો આજે જન્મદિવસ છે. પ્રવીણભાઈ હોય તો તેઓ આગળ પધારશે. આપણે ગુરુકુલ હોસ્પિટલનું તેઓ સેવા કાર્ય સંભાળે છે. ચિરાગભાઈ, બાવનજીભાઈ હિરપરા, ચિરાગભાઈ કે બાવનજી ભગત હોય તો તેઓ પણ આવશે. ભરતભાઈ, ગોરધનભાઈ ધામી, સોહિલભાઈ ઘેટિયા, તેઓનો પણ આજે જન્મદિવસ છે. અતુલભાઈ, બાવચંદભાઈ ધાનાણી, એમના સુપુત્ર જ્યોતના જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ તેઓએ અર્પણ કરેલી છે. સાથે સહયજમાન તરીકે હંસરાજભાઈ, ગોપાળભાઈ પીપળિયા, હસમુખભાઈ, શામજીભાઈ વૈષ્ણવ, વિઠ્ઠલભાઈ, ગોકળભાઈ શેખડા, પરસોત્તમભાઈ, પુરાભાઈ દોંગા, આ ભક્તો પણ આજે ધૂન પ્રસાદના યજમાન છે. સર્વનું શ્રીહરિ સર્વ રીતે મંગલ વિસ્તારે એવી પ્રાર્થના કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.